શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 35 જ્યેષ્ઠ પૂર્ણિમાએ શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાના સ્નાનનો ઉત્સવ તથા તેમના દર્શનનું મહાત્મય. મુનિઓએ પૂછ્યું, હે બ્રહ્માજી, ભગવાન શ્રીકૃષ્ણનું સ્નાન ક્યાં સમય અને કઈ વિધિથી થાય છે? વિધિજ્ઞોમાં શ્રેષ્ઠ અમને તેની વિધિ જણાવો. બ્રહ્માજી બોલ્યા, હે મુનિ, શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાનું સ્નાન પરમ પુણ્યમય અને સર્વ પાપોનું નાશક છે. હું તેની વિધિ વગેરેનું વર્ણન કરું છું, સાંભળો. જ્યેષ્ઠ માસમાં પૂર્ણિમાએ જ્યેષ્ઠ નક્ષત્ર આવે ત્યારે ત્યાં હંમેશા શ્રી હરિનું સ્નાન થાય છે. ત્યાં સર્વ તીર્થમય કૂપ એટલે કૂવો છે, જે અત્યંત નિર્મળ અને પવિત્ર માનવામાં આવ્યો છે. કહેલી પૂર્ણિમાએ તેમાં ભગવતી ગંગા પ્રત્યક્ષ રૂપે પ્રગટ થાય છે. તેથી જ્યેષ્ઠ પૂર્ણિમાએ સોનાના કળશોથી શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાના સ્નાન માટે તે કૂવામાંથી જળ લેવામાં આવે છે. તેના માટે એક સુંદર મંચ બનાવીને તેને પતાકાઓ વગેરેથી અલંકૃત કરવામાં આવે છે. તે સુદૃઢ અને સુખપૂર્વક ચાલી શકાય તેવો હોય છે. વસ્ત્ર અને પુષ્પોથી તેને સજાવવામાં આવે છે. તે બહુ વિસ્તૃત હોય છે અને ધૂપથી સુવાસિત કરવામાં આવે છે. તેના પર શ્રીકૃષ્ણ અને બલરામને સ્નાન કરાવવા માટે શ્વેત વસ્ત્ર પાથરવામાં આવે છે. તેને સજાવવા માટે મોતીના હાર લટકાવવામાં આવે છે. અનેક પ્રકારના વાજિંત્રોનો ધ્વનિ થતો રહે છે. તે મંચ પર એક બાજુ ભગવાન શ્રીકૃષ્ણ અને બીજી તરફ ભગવાન બલરામ બિરાજે છે. વચ્ચે સુભદ્રા દેવીને પધરાવીને જય જયકાર અને મંગલ ઘોષ સાથે સ્નાન કરાવવામાં આવે છે. તે સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને અન્ય જાતિના લાખો સ્ત્રી પુરુષ ત્યાં એકત્રિત થાય છે. ગૃહસ્થ, સ્નાતક, સંન્યાસી અને બ્રહ્મચારી બધા મંચ પર બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને સ્નાન કરાવે છે. પૂર્વોક્ત સઘળા તીર્થો પોતાના પુષ્પ મિશ્રિત જળમાં અલગ અલગ ભગવાનને સ્નાન કરાવે છે. પછી શંખ, ભેરી, મૃદંગ, ઝાંઝ અને ઘંટ વગેરે વાદ્યોના ઊંચા ધ્વનિની સાથે સ્ત્રીઓના મંગલ ગીત, સ્તુતિઓ, જય જયકાર, વીણા તથા વેણુ વગેરેનો નાદ સમુદ્રની ગર્જના જેવો લાગે છે. તે સમયે મુનિઓ વેદ પાઠ અને મંત્રોચ્ચાર કરે છે. સામગાનની સાથે સાથે જાત જાતની સ્તુતિઓના પુણ્યમય શબ્દ થતા રહે છે. યતિ, સ્નાતક, ગૃહસ્થ અને બ્રહ્મચારી સ્નાનના સમયે બહુ પ્રસન્નતા સાથે ભગવાનની સ્તુતિ કરે છે. શ્રીકૃષ્ણ અને બલરામની ઉપર રત્નોના હાથાવાળી ચામર ઢોળવામાં આવે છે. આકાશમાં યક્ષ, વિદ્યાધર, સિદ્ધ, કિન્નર, અપ્સરાઓ, દેવ, ગંધર્વ, ચારણ, આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય, વિશ્વદેવ, મરુદગણ, લોકપાલ તથા અન્ય લોકો પણ ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરે છે. દેવ દેવેશ્વર, પુરાણ પુરુષોત્તમ, આપને નમસ્કાર છે. જગતપાલક ભગવાન જગન્નાથ, આપ સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારા છો. જે ત્રિભુવનને ધારણ કરનારા બ્રાહ્મણ ભક્ત મોક્ષના કારણભૂત અને સમસ્ત ઈચ્છાઓને પૂરી કરનારા છે, તે ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. આ પ્રમાણે અંતરિક્ષમાં ઉભા રહેલા દેવતાઓ શ્રીકૃષ્ણ, મહાબલી, બલરામ તથા સુભદ્રની સ્તુતિ કરે છે. ગંધર્વો ગાય છે અને અપ્સરાઓ નૃત્ય કરે છે. દેવતાઓના વાજિંત્રો વાગે છે અને શીતળ વાયુ વહી રહ્યો હોય છે. તે સમયે આકાશમાં ઉમટેલા વાદળ પુષ્પ મિશ્રિત જળની વર્ષા કરે છે. મુનિ સિદ્ધ અને ચારણ જય જયકાર કરે છે. ત્યાર પછી દેવતાઓ મંગળ સામગ્રીઓની સાથે વિધિ અને મંત્રયુક્ત અભિષેક માટે ઉપયોગી દ્રવ્ય લઈને ભગવાન પર અભિષેક કરે છે. ઇન્દ્ર, સૂર્ય, ચંદ્રમા, ધાતા, વિધાતા, વાયુ, અગ્નિ, પુષા, ભગ, આર્યમા, ત્વષ્ટા, બંને પત્નીઓ સહિત વિવસ્વાન, મિત્ર, વરુણ, રુદ્ર, વસુ, આદિત્ય, અશ્વિની કુમાર, વિશ્વદેવ, મરુદગણ, સાધ્ય, પિતર, વિદ્યાધર, પિતામહ, પુલસ્ત્ય, પુલહ, અંગિરા, કશ્યપ, અત્રિ, મરીચી, ભૃગુ, ક્રતુ, હર, પ્રચેતા, મનુ, દક્ષ, ધર્મ, કાળ, યમ, મૃત્યુ, યમદૂત તથા અન્ય અનેક દેવતાઓ ભગવાનનો અભિષેક કરવા માટે આવે છે. અને સુવર્ણના કળશોમાં રાખેલા પુષ્પ મિશ્રિત આકાશ ગંગાના જળથી શ્રીકૃષ્ણ, સુભદ્રા અને બલરામજીને સ્નાન કરાવે છે તથા પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરે છે. સમગ્ર લોકનું પાલન કરનારા જગન્નાથ, આપનો જય હો. જય હો, આપ ભક્તોના રક્ષક તથા શરણાગત વત્સલ છો, સગળા ભૂતોમાં વ્યાપક હે આદિદેવ આપનો જય હો. નાનાત્વના કારણભૂત વાસુદેવ, આપ અસુરોના સંહારક, દિવ્ય મત્સ્ય રૂપ ધારણ કરનારા, સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ તથા સમુદ્રમાં શયન કરનારા છો. હે યોગીવર, આપનો જય હો, જય હો. સૂર્ય આપના નેત્ર છે તથા આપ દેવતાઓના રાજા છો. વેદોમાં આપને સર્વશ્રેષ્ઠ જણાવવામાં આવ્યા છે. આપે કશ્યપ અવતાર ધારણ કર્યો હતો. આપ શ્રેષ્ઠ યજ્ઞ સ્વરૂપ છો. આપની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, તેથી આપનું નામ પદ્મનાભ છે. આપ પર્વતો પર બિરાજમાન તથા યોગશાહી છો. આપનો જય હો, જય હો. મહાન વેગ ધારણ કરનારા હે વિશ્વમૂર્તિ, ચક્રધર, ભૂતનાથ, ધરણીધર, કોષશાયી, આપનો જય હો, જય હો. આ પિતાંબરધારી, ચંદ્રમા જેવા કાંતિમાન, યોગમાં વાસ કરનારા, અગ્નિમુખ અને ધર્મના આવાસસ્થાન, ગુણોના ભંડાર, લક્ષ્મીના નિવાસસ્થાન અને ગરુડ વાહન છો. આપનો જય હો, જય હો. આપ આનંદ નિકેતન, ધર્મ ધ્વજ, પૃથ્વીના આશ્રય સ્થાન અને દુર્બોધ ચરિત્ર વાળા છો. માત્ર યોગીઓ આપને જાણી શકે છે. આપ યજ્ઞોમાં નિવાસ કરનારા તથા વેદો થકી વેદ્ય છો. શાંતિ પ્રદાન કરનારા અને યોગીઓના ધ્યેય છો. આપનો જય હો, જય હો. આપ જ સૌનું પાલન પોષણ કરો છો. જ્ઞાન આપનું સ્વરૂપ છે. આપ લક્ષ્મી નિધિ છો. ભાવ ભક્તિ વડે જ આપનું જ્ઞાન થવું સંભવ છે. મુક્તિ આપના હાથમાં છે. આપનું શરીર નિર્મળ છે. આપ સત્વગુણના અધિષ્ઠાન, સમસ્ત ગુણોથી સમૃદ્ધ યજ્ઞ કરતા, નિર્ગુણ તથા મોક્ષ પ્રદાન કરનારા છો. ભૂમંડળને શરણ આપનારા પરમેશ્વર, આપનો જય હો, જય હો. આપ દિવ્ય કાંતિથી સંપન્ન સમસ્ત લોકને શરણ આપનારા, ભગવતી લક્ષ્મીજીથી સંયુક્ત કમળ જેવા નેત્રોવાળા, સૃષ્ટિકારક, યોગયુક્ત અળસીના ફૂલ જેવા શ્યામ અંગોવાળા, સમુદ્રની અંદર શયન કરનારા, લક્ષ્મીરૂપી કમળના ભ્રમર તથા ભક્તોને આધીન રહેનારા છો. હે લોકકાંત, આપનો જય હો, જય હો. આપ પરમ શાંત, પરમ સારભૂત, ચક્ર ધારણ કરનારા, સર્પોને સાથે રહેનારા, નીલ વસ્ત્રધારી, શાંતિકારક, મોક્ષદાયક તથા સર્વ પાપોને દૂર કરનારા છો. આપનો જય હો, જય હો. બલરામજીના અનુજ જગદીશ્વર શ્રીકૃષ્ણ, આપનો જય હો. પદ્મપત્ર જેવા નેત્રો વાળા તથા ઈચ્છિત ફળ આપનારા પ્રભુ, આપનો જય હો. ચક્ર અને ગદા ધારણ કરનારા નારાયણ, આપનું વૃક્ષ સ્થળ વનમાળાથી આચ્છાદિત છે. આપનો જય હો. લક્ષ્મીકાંત વિષ્ણુ, આપને નમસ્કાર છે. આપનો જય હો. આ પ્રમાણે શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાનું સ્તવન, દર્શન અને વંદન કરીને દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય છે. તે સમયે જે મનુષ્ય મંચ પર વિરાજમાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુભદ્રા અને બલભદ્રના દર્શન કરે છે, તેઓ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. સહસ્ત્ર ગાયનું દાન, વિધિવત ભૂમિદાન, અર્ધ્ય અને આતિથ્ય પૂર્વક અન્નદાન, વિધિવત વૃષોત્સર્ગ, ગ્રીષ્મકાળમાં જળદાન, ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન તથા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એક માસ ઉપવાસ કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ મંચ પર બિરાજમાન શ્રીકૃષ્ણના દર્શન કરવાથી મળી જાય છે. અથવા સગળા તીર્થોમાં વ્રત અને દાનનું જે ફળ બતાવવામાં આવ્યું છે, તે મંચ પર બિરાજેલા શ્રીકૃષ્ણ સુભદ્રા અને બલરામના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. તેથી સ્ત્રી હોય કે પુરુષ, બધાએ તે સમયે ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ. એનાથી બધા તીર્થોમાં સ્નાન વગેરે કરવાનું ફળ મળે છે. ભગવાને સ્નાન કરેલા શેષ જળને પોતાના શરીર પર છાંટવું જોઈએ. એનાથી પુત્રની ઈચ્છા રાખનારી સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે. સુખાર્થીને સૌભાગ્ય મળે છે. રોગાર્થ મનુષ્ય રોગ મુક્ત થઈ જાય છે અને ધનાર્થીને ધન પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણના સ્નાનના શેષ જળને પોતાના અંગો પર છાંટવું જોઈએ. જેઓ સ્નાન પછી દક્ષિણ મુખે જઈ રહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે, તેઓ બ્રહ્મહત્યા વગેરે પાપોથી પણ અવશ્ય મુક્ત થઈ જાય છે. શાસ્ત્રોમાં પૃથ્વીની ત્રણ પરિક્રમા કરવાનું જે ફળ જણાવાયું છે, તે જ દક્ષિણાભિમુખ યાત્રા કરી રહેલા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વધારે શું કહેવું? વેદ, શાસ્ત્ર, પુરાણ, મહાભારત તથા સગળા ધર્મશાસ્ત્રોમાં પુણ્ય કર્મનું જે કંઈ પણ ફળ જણાવવામાં આવ્યું છે, તે બધું સુભદ્રાની સાથે દક્ષિણાભિમુખ યાત્રા કરનારા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામના દર્શન કરવાથી મળી જાય છે. અધ્યાય 35 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.